એટલે આ છોકરું નાનું છોકરું હોય એને ગળ્યું ખાય છે ને, કે ગળ્યું ખાવું એ પ્રાર્થ છે અને ખુશ થાય છે એ પુરસાદ છે. રાગ કરવો એની પર રાગ કરે છે. અને પછી કડવું આપડે પહીએ તે એ છે પ્રાર્થ પહીએ છે, તે પણ મોડું બગાડ છે દવા ઘરે ઉતાર પછી એને માએ નાક દબાવી ઉતારી ઉતરી ગઈ ને. પછી ફરી વાર કે એની માએ કરા ગઈ ને, સાહેબ છોકરે કે કરી શું કર્યું, શું કઈ ઉડે દે રહ્યો માથમાં પાડ્યું. દવા કરીએ એટલે આપડે પીએ એ તો પ્રારંભ છે, મીઠી મીઠી પ્રાર્થ છે ને કરીએ એમાં પ્રારંભ છે, પણ એની પર રાગ દ્વેષ કરીએ ત્યાં આ ખોટું પીએ પુરસાદ છે. અમને રાગ દ્વેષ ના હોય બિલકુલ, અમને ગાળો પડી જાય ને તેની પર દ્વેષ ના હોય, અગર બહુ ફૂલ ખીલાય રાગે ના હોય, અને અમારો પ્રેમ વધઘટે ના થાય, હરખો જ એક જ જાતનો જ પ્રેમ. અને વધઘટ થાય પ્રેમ એને આસક્તિ કહેવાય. શું કહ્યું? આસક્તિ કહેવાય. હા આસક્તિ, આ જગત આસક્તિ ના પ્રેમ થી જ મુજાઈ રહ્યું છે ને. દાદા તમે લખ્યું છે એક જગ્યાએ કે જ્ઞાની પુરુષ નો ચહેરો તો હંમેશા હસતો જ હોય છે, પણ તમને જે ફેર દેખાય છે એ તમારા મનના સંજોગો ને અનુરૂપ છે. એ તો નિરંતર એક જ ભાવ માં હોય, કારણ દેહના માલિક ના હોય, એક જ ભાવ માં બુદ્ધિ નો ખ્યાલ ના હોય. બુદ્ધિ ક્યારે હોય કે અહંકાર હોય તો અહંકાર ના અધીન છે, અને બુદ્ધિ ના અધીન અહંકાર છે. દેવ સામસામે એ અવિનાભાવી છે. કેવું છે? હા એ દેવ નથી એટલે આ કામ ચાલ્યું. અને બુદ્ધિ હંમેશા કેવી હોય? એ છે તે બિગિનિંગ થી એન્ડ સુધીની હોય, અને જ્ઞાન એન્ડલેસ હોય. તમારું જે આ જ્ઞાન છે તે એન્ડલેસ છે, એન્ડલેસ છે. અને બુદ્ધિ તો એન્ડ વાળી આવે. અને બુદ્ધિ તો ક્યાં સુધી સારી દેખાય? એ તો ભાઈના પાસે બે મીરો હોય ને, એક મીર હોય ને તો સુધી ભાઈની સારી દેખાય બુદ્ધિ. અને જયારે મિલી જતી અને દેવું થઈ જાય ને ત્યાં હું બુદ્ધું જ છે, કે છે બુદ્ધું કે પૈસા લીધે બુદ્ધિ એની વખાણાય બુદ્ધું કે. અમારું તો જ્ઞાન બિલકુલ, જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ, અને બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ પ્રકાશ. શું કહ્યું? ઇનડિરેક્ટ પ્રકાશ. ઇનડિરેક્ટ ઇનડિરેક્ટ પ્રકાશ એટલે આપડે આ સૂર્ય નો અજવાળું હરીસા પર પડ્યું તે હરીસા ડિરેક્ટ કહેવાય, પણ હરીસા નું પ્રકાશ રસોડા લઈએ એ ઇનડિરેક્ટ કહેવાય. હરીસા નું રસોડા પડે કે ના પડે? પડે. એનો એ રસોડું અજવાળું તમારું થાય ને એ બુદ્ધિ. એવું આપણે અહીંયા આગળ છે તે આત્મા નો પ્રકાશ છે તે અહંકાર ની ઉપર પડે, અને અહંકાર ની થ્રુ આવે જે પ્રકાશ એ આપણી બુદ્ધિ છે. આપણે કામ ચલાવી લેવાનું. ત્યાં અહંકાર ગોળો હોય તો બુદ્ધિ ગોળી હોય, અહંકાર જાડો હોય તો એ જ આવી હોય. એટલે અહંકાર ને થ્રુ આવવાની બુદ્ધિ. મારો અહંકાર ખલાસ થઈ ગયો. અહંકાર કયો ખલાસ થઈ ગયો? જે નવું સગત ઉભું કરે છે તે, જે જૂનું બધું નિકાલ કરે છે એ અહંકાર ડિસ્ચાર્જ અહંકાર કહેવાય, અને તે નિર્જીવ અહંકાર કહેવાય. કેવું? નિર્જીવ અહંકાર. એમાં જીવ નથી. જીવ વગર ની વસ્તુ, જીવ વગર જે જે કાર્ય થાય છે તે ઇફેક્ટ કહેવાય, અને જીવ ને ભય ને જે કાર્ય થાય એ કોજિત કહેવાય. ફરીથી સમજાવો એમ કે આ જીવ વગર નું જે આ કાર્ય થાય બધા, આ બધા કાર્ય આ બધા જે કરીએ છીએ બધા, દવાખાનું દવા કરું છે ને તે બધું છે તેમાં ઇફેક્ટ કહેવાય. એમાં જીવ હોતો નથી. એ તો પેલું એ હોય છે આપણે પાવર ચેતન, પાવર ચેતન એટલે પાવર ચેતન આધારે પાવર છે તો ચાલ્યા કરે. અને પેલું તો પેલું તો ચેતન નું એ પણ રહેવાનું, કઈ વાત કરતો જીવ વગર નું કાર્ય જીવ કેટલો હોય છે કે કયું જ્ઞાન છે, કયા જ્ઞાન માં સ્થિર છે, જ્ઞાન એ જ જીવ છે. પણ એ સંપૂર્ણ પરમાત્મા ક્યારે કહેવાય, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન થાય ત્યારે પરમાત્મા કહેવાય. પણ આ શુદ્ધ છે કઈ, કેટલીક બાજુ શુદ્ધ છે એ જીવ દશા છે, સમજ ને, તે એ છે તે તન્માયકા થાય એટલે કોજિત થાય. હાલ ના ખરાબ એમાં અહંકાર એમ ભરેલો હોય, બધા બધા ભેગા થઈને બધું કાર્ય કરી દે ના સમજાય. સમય પડી જાય આપણા દેશ માં કોઈની ગાડી માં જઈએ કાકા માટે ગાડી જઈએ, દાદા આવવાના તમારે કાકા છોકરો શું ગણે, 35 માઇલ જતા, 35 માઇલ આવતા, 70 માઇલ પૈસા ભગાય નઈ આપણાથી, અને 2 ગેલન પેટ્રોલ ના પૈસા એટલે 40-45 રૂપિયા ખર્ચ થશે. તે પેલો શું કે મારે પણ સાહેબ આવે ને તમને આપત સાહેબ આવવાનો હોય કે આપણે કે સાહેબ આવવાનો છે એટલે નહીં તો ના પડે, કારણ કે એ આપણું આડે કોઈ છે લોભ નો જ કોઈ આ લોકો ના હોય ભય એનો હોય ને એ સહજ લોકો, સારો એટલે સારો, ખરાબ એટલે ખરાબ, લૂંટીને લૂંટીને નારો, સારો એટલે તમને કે છે હેલ્પ તો તમને હેલ્પ છે કરે, અને જો ખરાબ હોય તો તમે એની પણ હેલ્પ ની આશા રાખી નહી, એને તો સમજી જ જવાનું આ મારખણી ગાય અને આ મારખણા વગર ની ગાય. ગાય માં સહજ સ્વભાવ છે, કારણ કે ના માર મારતી હોય ગાય એનો નાનું છોકરું સીંગડું જાય તો એ મારે નહી, અને મારતી હોય તો નામ ના દે તો એવું. આ લોકો સહજ અને આપડા લોકો સહજ નહી, આપડા લોકો મારવું હોય તો હું ના મારે ઉપયોગ કેવી બચે એ જોવાનું. લોભ અરે માર્કેટ માં બેસના જ છે, એનો વિચાર કરે કઈ આગળ સસ્તા મળશે, પહેલેથી એનું જ્ઞાન હાજર જ હોય, એ જ ક્યાં સસ્તું જો જોડે લઈ જવા ના હોય. આપડે આનો વિચાર કશે નઈ, આનો ત્યાં આ ડોલર થઈ રહ્યા છે કશે, કાલ થોડું દેવું કરે લો લઈ લે એ નહીં. તેથી આ લોકો ના મકાન બધેલા આ લોકો લેર કરે છે, કારણ કે ગુજરાતી જવા જાય તો સ્ટેડી થઈ જાય. દાદા સ્ટેડી તો નહીં પણ આપડે સદાકાળ ગુજરાત બનાવે ત્યાં, ત્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. કવિ નર્મદ કહી આખા દેશ માં જો સારા પૈસા વધારે પણ પ્રમાણ આવતા હોય તો ગુજરાત માં, કારણ કે લોક હે હૃદય ના બધે ને બધે સારા, બીજી બધી પ્રજા કરતા ઘણા સારા, ઘણા સારા. એ તો ઇન્ડિયા માં જે ફરે જે ફરી ને આવે, ઇન્ડિયા માં જે ફરી ને આવે અને ઘણી સારી પ્રજા એ લોકો પણ છે. આ તો હમણે બહુ સારી થી ગયા લખ્યા ગામમાં મંસાહાર નહીં ગઈ જતું. બ્રધર હરે કૃષ્ણ માં છે તે પકડ્યો એટલે ખૂણા ખૂણા માં બધા ખૂણા વારવા પડશે, એલર્ટ ઇન એવરી કોર્નર. શું કહ્યું? હવે એક ખૂણો પકડ્યો, એક માર માથું માર્યું. એને ભગત ભગત બધા ઘેલા હોય, કેવા હોય ઘેલા. ભગવાને જુદા, હું જુદો. અરે એમાં એ તો પહેલે છે જ, એમાં તે નવું શું શોધખોળ કરી છે? ભગવાને જુદા ને હું જુદો, એ તો પહેલે જ છે. હવે કઈક નવી શોધખોળ કરીને હું જ છું. આ મેં જે તમને કઈ આપે છે તે તમારે બધે કહી શકાય. હું છું, હું છું, હું છું, હું છું, હું છું. તુહી તુહી કેવા ના રહી, તુહી હું એ તો પહેલે જ છે ને, એ તો ઝઘડો હતો અત્યારેથી. તું હું, તું હું, તારા બાપ નું શું તું ને હું બે જુદા છે, ઝઘડા ને ઝઘડા રહ્યા. અને ભગત ઘેરા ભાઈ તેનું શું કારણ જાણ છો? એક જ બાજુ એક ખૂણામાં કોર્નર માં એક બાજુ બેસી ગયેલું છે. તેનું વ્યવહાર ચોખ્ખો હોવો જોઈએ બધી બાજુ નહીં, એવરી કોર્નર થવો જોઈએ. અમે જ્ઞાની પુરુષ ને બધું સાચું હોય, કોઈ પણ વ્યવહાર એ સુંદર હોય. હું લગ્ન માં જવું, બીજે હું જવું, સુંદર વ્યવહાર હોય. શું કહે? કારણ જના તો શું જ જાય, તારો જોયા જ કહેવાય છે ને. સુરેશ એ ઈલાકો ધણી જાય, તેમાં આપડે જોયા કરવાનું. એટલે ભગવાન ભગત બધા ઘેલા હોય. એક ભગત હતો ને, તેની વાઈફે કહ્યું કે આ છોકરા ને ફી આપીને જજો, તમે બહાર જવું હોય તો. અને તેલ લાવવાનું છે, અને હોવાની નોટ છે મારી પાસે, તો ટકલાય વટાયેલા આવું ને હું તેલે લઈ આવું અને ફી આપીને જઈશ. કે ગયો બાર તેલ લેવા, ગુજરાત નું લેવા જવું પડે ને ધણી ને, એ બધા નોકરો જ છે કઈ. તેલ લેવા ગયો, દુકાન તો આવી નઈ, તે પેલા એક મળી આવ્યો. ચંદુ ક્યાં જ આવશો? ભાઈ આ તેલ લેવા જવું છું ને બધું. આ સત્સંગ ક્યાં થઈ ગયો? ખુબ વાત છે, બધા જામે છે ખરું છે. હે બધું તેલ બેલ ભૂલી ગયો, વાત વાત કઈ ને, તેલ બેલ ભૂલી ગયો ને, એને જોડે આવ્યો પાછો. ગેસ પેલી બહી છે, શાક કરવા સારું તેલ ખોળે, અને છોકરું છે ફી સારું બેસી રહેલું. 11 વાગી ગયા પણ 2:30 વાગ્યા તો તો પછી એને યાદ આવી, સારું આ તો હું કહી રહ્યો છું. એટલે પછી આવતો હવે કેટલી ગાળો દીધી, ભણ વગર નાખો કેટલી ગાળો દે. એ ભેલા હોય માં ભગવાન પાસે ઘેલો થયો ને, એ ભગવાન એમ શું હાલી દેવાના હતા? એની પાસે જ નહીં કશું, ભગવાન ની પાસે ચારો ના એની પાસે નથી. રૂપિયા ખોળો તો એની પાસે નથી. તમે તો ફક્ત ભગવાન ની ભક્તિ કરો ને તો તમને ભક્તિ ફળે, એની મેરે કુદરતી રીતે બોલે છે. ક્યાંથી? કારણ કે ચિત્તની એકાગ્રતા થઈ ત્યારે ફળ સુખ આ મળે. ચિત્તી એકાગ્રતા, ભગવાન તો વિતરાગ છે, એની પણ કશું હોય નહીં. એમની પરમાનંદ, તારે જે સનાતન સુખ જોયું એની પાસે, મોક્ષ એની પાસે. પણ તું પૈસા કોઈ ભૌતિક છે એની પણ હોય નહીં. લોક ભૌતિક હોય નહીં. અરે છોકરા નથી હોતા ને તે માવી નું પાણું લઈ જાય છે. એટલે મારે જમપી લીધું, આ વિતરાગ ને જમપવા દો ઘડી વાર. ના આ પ્રકાર બહુ અમે ઇન્ડિયન પગાર હતું બધું, કોઈ બીજા બીજા મને સોલ ના કરી શકે. સારું થયું એમાં છૂટી ગયા ને, એ તો ભાઈ મુશ્કેલી ઉભી થાય. એમાં કયા વાક્ય એમ કે બુદ્ધિશાળી છે? આ બુદ્ધિ થી ગોઠવેલો બધા ક્રિયાઓ આ બધી શું આપણને હેલ્પ કરે? ગાળા થઈએ હંમેશા એની પાસે ગાળા થઈએ ને, એટલે પછી સંસાર ભૂલી ગયા. એટલે પછી સંસાર જવાબદારી ભૂલી ગયા. એટલે જરા શાંતિ જ રહે છે. પણ અરે કામ નું શું, સંસાર ની ફરજો બજાવી જ જોઈએ. ફરજો ફરજિયાત છે. બે ચાર પાંચ વાર ગયા 19-6-84 સવારે ડોક્ટર કપિલભાઈ ને ત્યાં ડેટ્રોઇટ. જય ગણપતિ. યા ખબર પડી ગઈ.